श्री पद्म पुराण उत्तरखंड अध्याय 87। मृंग श्रृंग मुनिए भगवान वरदान प्राप्त करीने पोताने घेर आवो। वशिष्ठ जी कहे छे, हे राजन, हूँ माघ मासनो प्रभाव कहूँ छू, सांभळो। आने भक्तिपूर्वक सांभळीने मनुष्य सर्व पापोथी मुक्त थई जाय छे। प्राचीन रथंतर कल्पना सत्ययुगमां कुत्स नामना एक ऋषि हता, जे ब्रह्माजीना पुत्र हता। तेओ बहु तेजस्वी अने निष्पाप हता। तेमणे कदर्म ऋषिनी सुंदर कन्या साथे विधिपूर्वक लग्न कर्या। तेना गर्भथी मुनिने वत्स नामनो पुत्र थयो, जे वंशधर हतो। वत्स 5 वर्षनो थयो त्यारे पिताए तेना उपनयन संस्कार करीने तेमने गायत्री मंत्रनो उपदेश कर्यो। હવે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ભૃગુકુળમાં રહેવા લાગ્યા। દરરોજ પ્રાતઃકાળ અને સંધ્યાકાળ અગ્નિહોત્ર ત્રણેય સમય સ્નાન અને ભિક્ષાના અન્નનું ભોજન કરતા હતા। ઇન્દ્રિયોને કાબૂમાં રાખતા રહીને કાળું મૃગચર્મ ધારણ કરતા અને સદા સ્વાધ્યાયમાં સંલગ્ન રહેતા હતા। પગથી માથા સુધી લાંબી પ્લાસની છેદ વિનાની લાકડી રાખતા હતા। તેમના કટિભાગમાં મુંજની મેખલા શોભતી હતી। હાથમાં સદા કમંડળ ધારણ કરતા, સ્વચ્છ કોપીન એટલે લંગોટી પહેરતા, શુદ્ધ ભાવમાં રહેતા અને સ્વચ્છ યજ્ઞોપવિત ધારણ કરતા। તેમનું મસ્તક સમિધાઓની ભસ્મથી સુશોભિત રહેતું હતું। તેઓ બધાની આંખોને પ્રિય લાગતા હતા। દરરોજ પિતા, માતા, ગુરુ, આચાર્ય, અન્ય વયોવૃદ્ધ સંન્યાસીઓ તથા બ્રહ્મવાદીઓને પ્રણામ કરતા હતા। બુદ્ધિમાન વત્સ બ્રહ્મયજ્ઞમાં તત્પર રહેતા અને સદા શુભ કર્મોનું અનુષ્ઠાન કર્યા કરતા હતા। તેઓ હાથમાં પવિત્રી ધારણ કરીને દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરતા હતા। ફૂલ, ચંદન અને ગંધ વગેરેને કદી હાથનો સ્પર્શ પણ કરતા ન હતા। મૌન રહીને ભોજન કરતા, મધ, હિંગ, પિણ્યાક અને મીઠું ખાતા ન હતા। ખડાઉ પહેરતા ન હતા તથા સવારી પર બેસતા ન હતા। દર્પણમાં મુખ જોતા ન હતા। દાંતણ, તાંબુલ અને પાઘડી વગેરેથી પરેજી રાખતા હતા। નીલું, લાલ અને પીળું વસ્ત્ર, ખાટલો, આભૂષણ તથા બીજી પણ વસ્તુઓ બ્રહ્મચર્ય આશ્રમને પ્રતિકૂળ માનવામાં આવી છે। તે બધાનો તેઓ સ્પર્શ સુદ્ધા કરતા ન હતા। સદા શાંત ભાવથી સદાચારમાં તત્પર રહેતા હતા। આવા આચારવાન અને વિશેષ કરીને બ્રહ્મચર્યનું પાલન કરનારા વત્સ મુનિ સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે માઘ માસમાં ભક્તિપૂર્વક પ્રાતઃ સ્નાન કરતા હતા। તેઓ તે સમયે વિશેષ રૂપે શરીર શુદ્ધિ કરતા હતા। આકાશમાં જ્યારે અલ્પ તારા દેખાતા ત્યારે બ્રહ્મ વેળામાં તેઓ નિત્ય સ્નાન કરતા હતા અને પછી ફરી અડધો સૂર્ય નીકળે તે સમયે પણ માઘ સ્નાન કરતા હતા। તેઓ પોતાના મનમાં જ ભાગ્યની પ્રશંસા કરતા કરવા લાગ્યા। અહો, આ પશ્ચિમ વાહિની કાવેરી નદીમાં સ્નાનનો યોગ થવો મોટે ભાગે મનુષ્યને માટે દુર્લભ છે, તો પણ મેં સૂર્ય મકરમાં છે ત્યારે અહીં સ્નાન કરી। ખરેખર હું બહુ ભાગ્યશાળી છું। સમુદ્રમાં જેટલી નદીઓ મળે છે તે બધી નદીઓનો પ્રવાહ જ્યાં પશ્ચિમ અથવા ઉત્તર તરફ છે તે બધાનું પ્રયાગથી પણ વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે। મેં મારા પૂર્વના પુણ્યોના પ્રભાવથી આજે કાવેરીનો પશ્ચિમ તરફ જતો પ્રવાહ પ્રાપ્ત કર્યો છે। વાસ્તવમાં હું કૃતાર્થ છું। આ પ્રમાણે વિચાર કરતા તેઓ પ્રસન્ન થઈને કાવેરીના જળમાં ત્રણેય સમયે સ્નાન કરતા હતા। તેમણે કાવેરીના પશ્ચિમ ગામી પ્રવાહમાં 3 વર્ષ સુધી માઘ સ્નાન કર્યું। તેના પુણ્યથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું। તેઓ મમતા અને કામનાથી રહિત થઈ ગયા। ત્યારબાદ માતા, પિતા અને ગુરુની આજ્ઞા લઈને તેઓ સર્વ પાપનાશક કલ્યાણકારી તીર્થમાં આવી ગયા। તે સરોવરમાં પણ 1 માસ સુધી માઘ સ્નાન કરીને બ્રહ્મચારી વત્સ મુનિ તપસ્યા કરવા લાગ્યા। હે રાજા, આ પ્રમાણે તેમને તપસ્યા કરતા જોઈ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને બોલ્યા, મહાપ્રાજ્ઞ મૃગ શૃંગ, હું તમારા પર બહુ પ્રસન્ન છું। આમ કહીને ભગવાન પુરુષોત્તમે તેમના બ્રહ્મરંધ્ર એટલે મસ્તકનો સ્પર્શ કર્યો, ત્યારે વત્સ મુનિ સમાધિથી વિરત થઈને જાગ્યા અને તેમણે પોતાની સામે જ ભગવાન વિષ્ણુને ઉપસ્થિત જોયા. તેઓ સહસ્ત્ર સૂર્યો જેવા તેજસ્વી કૌસ્તુભ મણિરૂપી આભૂષણથી અત્યંત દર્શનીય દેખાતા હતા. ત્યારે મુનિએ શીઘ્ર ઉઠીને ભગવાનને પ્રણામ કર્યા અને બહુ ભાવથી સુંદર સ્તુતિ કરી. ભગવાન ઋષિકેશની સ્તુતિ અને પ્રણામ કરીને વત્સ મુનિ પોતાના મસ્તક પર હાથ જોડીને ચૂપચાપ ભગવાનની આગળ ઊભા થઈ ગયા. તે સમયે તેમના નેત્રોથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ રહ્યો હતો. ત્યારે ભગવાને કહ્યું, મૃગશૃંગ, તમારી આ સ્તુતિથી મને બહુ પ્રસન્નતા થઈ છે. માઘ માસમાં સરોવરના જળમાં જે તમે સ્નાન અને તપ કર્યું છે એનાથી હું બહુ સંતુષ્ટ છું. હે મુનિ, તમે સતત કષ્ટ સહીને થાકી ગયા છો. દક્ષિણા સહિત યજ્ઞ, દાન, અન્ય નિયમ તથા યમોના પાલનથી પણ મને એટલો સંતોષ થતો નથી જેટલો માઘ સ્નાનથી થાય છે. પહેલાં તમે મારી પાસે વરદાન માગો, પછી હું તમને મનોવાંછિત વસ્તુ આપીશ. તમે મારી પ્રસન્નતા માટે હું જે આજ્ઞા આપું તેનું પાલન કરો. આ સમયે તમારા બ્રહ્મચર્યથી જે રીતે ઋષિઓને સંતોષ થયો છે તે જ પ્રમાણે તમે યજ્ઞ કરીને દેવતાઓને અને સંતાન ઉત્પન્ન કરીને પિતૃઓને સંતુષ્ટ કરો. મારા સંતોષ માટે આ બે કાર્ય તમારે ચોક્કસ કરવા જોઈએ. આગલા જન્મમાં તમે બ્રહ્માજીના પુત્ર મહાજ્ઞાની ઋભુ નામના જીવન મુક્ત બ્રાહ્મણ થશો અને નિદાઘને વેદાંત વાક્યજન્ય જ્ઞાનનો ઉપદેશ આપીને ફરી પરમધામને પ્રાપ્ત થઈ જશો. મૃગશૃંગ બોલ્યા, હે દેવદેવ, સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત જગન્નાથ, તમે સદા અહીં નિવાસ કરો અને સર્વને સર્વ પ્રકારના ભોગ પ્રદાન કરતા રહો. તમે બધા જીવોને સર્વ પ્રકારની સંપત્તિ પ્રદાન કરો. હે ભગવાન, જો હું તમારો કૃપાપાત્ર છું તો આજ એક વરદાન જે મેં તમને કહ્યું છે તે આપવાની કૃપા કરો. હે કમલ નયન, ચરણોમાં પડેલા ભક્તોના દુઃખ કરનારા અચ્યુત, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે શરણાગત વત્સલ, હું તમારા શરણે આવ્યો છું. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે મૃગશૃંગ, એવમ અસ્તુ, હું સદા અહીં નિવાસ કરીશ. જે લોકો અહીં મારું પૂજન કરશે તેમને સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થશે. ખાસ કરીને જ્યારે સૂર્ય મકર રાશિ પર હોય તે સમયે આ સરોવરમાં સ્નાન કરવાવાળા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને મારા પરમપદને પ્રાપ્ત થશે. વ્યતિપાત યોગમાં અયન પ્રારંભના દિવસે મકર સંક્રાંતિના સમયે વિષુવ યોગમાં પૂર્ણિમા તથા અમાવસ્યા તિથિએ તથા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના અવસર પર અહીં સ્નાન કરીને યથાશક્તિ દાન આપવાથી અને તમારા મુખેથી નીકળેલા આ સ્તોત્રનો મારી સામે પાઠ કરવાથી મનુષ્ય મારા લોકમાં પ્રતિષ્ઠિત થશે. ભગવાન ગોવિંદના પ્રમાણે કહ્યા પછી તે બ્રાહ્મણ કુમારે ફરી પ્રણામ કર્યા અને ભક્તોને આધીન રહેવાવાળા શ્રી હરિને ફરી પ્રશ્ન કર્યો, હે કૃપાનિધે, હે દેવેશ્વર, હું તો કુત્સ મુનિનો પુત્ર વત્સ છું, પછી તમે મને મૃંગ શૃંગ કહીને કેમ સંબોધિત કર્યો? શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મણ, આ કલ્યાણ સરોવરના તટ પર જ્યારે તમે તપસ્યા કરતા હતા તે સમય અહીં જ મૃગ પાણી પીવા આવતા હતા. તેઓ નિર્ભય થઈને તમારા શરીર પર સિંગડા રગડતા હતા. તેથી શ્રેષ્ઠ મુનિઓ તમને મૃગશૃંગ કહે છે. આજથી લોકો તમને મૃગશૃંગ જ કહેશે. આ પ્રમાણે કહીને સર્વને સર્વ કાંઈ પ્રદાન કરનારા ભગવાન સર્વેશ્વર ત્યાં રહેવા લાગ્યા. ત્યાર પછી મૃગશૃંગ મુનિએ ભગવાનનું પૂજન કર્યું અને તેમની આજ્ઞા લઈને તેઓ તે પર્વત પરથી ચાલ્યા ગયા. સંસારનો ઉપકાર કરવા માટે તેમણે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરવાનો નિશ્ચય કર્યો અને પોતાના અંતઃકરણમાં નિરંતર તેઓ આદિપુરુષ કમલનયન ભગવાન વિષ્ણુનું ચિંતન કરવા લાગ્યા. પોતાની જન્મભૂમિ ભોજરાજ નગરમાં પોતાના ઘરે આવીને તેમણે માતા પિતાને પ્રણામ કરીને પોતાના બધા સમાચાર કહ્યા. માતા પિતાના નેત્રોમાં આનંદના આંસુ ઉભરાઈ ગયા. તેમણે પુત્રને છાતીએ લગાવીને વારંવાર તેનું મસ્તક સૂંઘ્યું અને પ્રેમપૂર્વક અભિનંદન કર્યું. વત્સ પોતાના ગુરુને પ્રણામ કરીને ફરી સ્વાધ્યાયમાં લાગી ગયા. પિતા, માતા અને ગુરુ ત્રણેયની દરરોજ સેવા કરતા રહીને તેમણે સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું અને ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વ્રત સ્નાન અને ઉત્સર્ગનું કાર્ય પૂરું કર્યું. ત્યાર પછી મહામના મૃગશૃંગે પોતાના પિતાને આ પ્રમાણે કહ્યું, તાત, પુત્રની ઉત્પત્તિ માટે પિતા અને માતાને જે ક્લેશ સહેવા પડે છે તેનો બદલો 100 વર્ષમાં પણ ચૂકવી શકાતો નથી. તેથી પુત્રે સદા માતા પિતા અને ગુરુનું પ્રિય કરવું જોઈએ. આ ત્રણેય જો અત્યંત સંતુષ્ટ થઈ જાય તો બધી તપસ્યા પૂર્ણ થઈ જાય છે. આ ત્રણેયની સેવાને જ સૌથી મોટું તપ કહ્યું છે. એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે કંઈ પણ કહેવામાં આવે છે તે કદી સિદ્ધ થતું નથી. વિદ્વાન પુરુષ આજ ત્રણેયની આરાધના કરીને ત્રણેય લોક પર વિજયી થાય છે, જેનાથી આ ત્રણેયને સંતોષ હોય તે જ મનુષ્યને માટે ચારે પુરુષાર્થ છે. એ સિવાય જે કંઈ પણ છે તે ઉપધર્મ કહેવાય છે. મનુષ્ય અખંડ બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને પિતાશ્રી પિતાથી ક્રમશઃ 3, 2 અથવા 1 વેદનું અધ્યયન કર્યા પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો યોગ્ય છે. જો પત્ની પોતાને વશ રહે તો ગૃહસ્થાશ્રમથી વધીને બીજી કોઈ વસ્તુ નથી. પતિ અને પત્નીની અનુકૂળતા ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું મુખ્ય કારણ છે. જો સ્ત્રી અનુકૂળ હોય તો સ્વર્ગથી શું લેવું છે, ઘર જ સ્વર્ગ બની જાય છે. અને જો પત્ની વિપરીત સ્વભાવની મળી ગઈ તો નરકમાં જવાની ક્યાં જરૂર છે, અહીં જ નરકના દ્રશ્ય ઉપસ્થિત થઈ જાય છે. સુખને માટે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ તે સુખ પત્નીને આધીન છે. જો પત્ની વિનયશીલ હોય તો ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ નિશ્ચિત છે. જે ગૃહ કાર્યમાં ચતુર, સંતાનવતી, પતિવ્રતા, પ્રિય વચન બોલનારી અને પતિને આધીન રહેવાવાળી છે, આવી આવશ્યક ગુણોથી યુક્ત નારી સ્ત્રીના રૂપમાં સાક્ષાત લક્ષ્મી છે. તેથી આપણા સમાન વર્ણની ઉત્તમ લક્ષણોવાળી ભાર્યા સાથે લગ્ન કરવા જોઈએ. જે પિતાના ગોત્ર અથવા માતાના સપિંડ વર્ગમાં ઉત્પન્ન થઈ ન હોય તે સ્ત્રી લગ્ન કરવા યોગ્ય હોય છે, તથા તેનાથી દ્વિજોની ધર્મની વૃદ્ધિ થાય છે. જેને કાંઈ રોગ ન હોય, જેને ભાઈ હોય, જે ઉંમર અને કદમાં આપણાથી થોડી નાની હોય, જેનું મુખ સૌમ્ય તથા જે મધુર બોલતી હોય, એવી ભાર્યા સાથે દ્વિજે લગ્ન કરવા જોઈએ. જેનું નામ પર્વત, નક્ષત્ર, વૃક્ષ, નદી, સૂર્ય, પક્ષી તથા નોકરોના નામ પર ન રાખવામાં આવ્યું હોય, જેના નામમાં કોમળતા હોય, એવી કન્યા સાથે બુદ્ધિમાન પુરુષે લગ્ન કરવા જોઈએ. આ પ્રમાણે ઉત્તમ લક્ષણોની પરીક્ષા કરીને જ કોઈ કન્યા સાથે લગ્ન કરવા ઉચિત છે. ઉત્તમ લક્ષણ અને ઉત્તમ આચરણવાળી કન્યા પતિનું આયુષ્ય વધારે છે. તેથી હે પિતાજી, આવી પત્ની ક્યાં મળશે? કુત્સે કહ્યું, પરમ બુદ્ધિમાન મૃગશૃંગ, એના માટે કોઈ વિચાર ન કરો. તમારા જેવા સદાચારી પુરુષ માટે કંઈ પણ દુર્લભ નથી. જે સદાચારહીન, આળસુ, માઘ સ્નાન ન કરનાર, અતિથી પૂજાથી દૂર રહેવાવાળા, એકાદશીનો ઉપવાસ ન કરનારા, મહાદેવજીની ભક્તિ રહિત, માતા પિતામાં ભક્તિ ન રાખનારા, ગુરુને સંતોષ ન આપનારા, ગાયોની સેવાથી વિમુખ, બ્રાહ્મણોનું હિત ન ચાહનારા, યજ્ઞ, હોમ અને શ્રાદ્ધ ન કરનારા, બીજાને આપ્યા વિના એકલા ખાવાવાળા, દાન ધર્મ અને શીલથી રહિત, અગ્નિહોત્ર કર્યા વિના ભોજન કરનારા છે, આવા લોકો માટે જ તેવી સ્ત્રીઓ દુર્લભ છે. બેટા, પ્રાતઃકાળ સ્નાન કરવાથી માઘ મહિનો વિદ્યા, નિર્મળ કીર્તિ, આરોગ્ય, આયુ, અક્ષય ધન, સમસ્ત પાપોથી મુક્તિ તથા ઇન્દ્રલોક પ્રદાન કરે છે. બેટા, માઘ માસ સૌભાગ્ય, સદાચાર, સંતાન વૃદ્ધિ, સત્સંગ, સત્ય, ઉદારભાવ, ખ્યાતિ, સુરતા અને બળ બધું જ આપે છે. કેટલું ગણાવું, તે શું શું નથી આપતો. હે પુણ્યાત્મન, કમલ જેવા નેત્રોવાળા ભગવાન વિષ્ણુ માઘ સ્નાન કરવાથી તમારા પર બહુ ખુશ છે. વશિષ્ઠજી કહે છે, હે રાજન, પિતાના આ સત્ય વચન સાંભળીને મૃગશૃંગ મુનિ મનમાં બહુ પ્રસન્ન થયા. તેમણે પિતાના ચરણોમાં મસ્તક ઝુકાવીને ફરી પ્રણામ કર્યા અને દિવસ રાત તેઓ પોતાના હૃદયમાં શ્રી હરિનું ચિંતન કરવા લાગ્યો. અધ્યાય 87 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.